શ્રીમદ ભાગવત પાંચમો સ્કંદ ચોથો અધ્યાય ઋષભદેવજીનું રાજ્ય શાસન. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, નાભિપુત્રના અંગો જન્મથી જ ભગવાન વિષ્ણુના અવ્રજ અંકુશ વગેરે ચિહ્નોથી યુક્ત હતા. સમતા, શાંતિ, વૈરાગ્ય, ઐશ્વર્ય વગેરે મહાવિભૂતિઓને કારણે તેમનો પ્રભાવ દિવસે દિવસે વધતો જતો હતો. આ જોઈને મંત્રી વગેરે, પ્રકૃતિ વર્ગ, પ્રજા, બ્રાહ્મણોને, દેવતાઓને એવી પ્રબળ અભિલાષા થવા લાગી કે ઋષભદેવજી જ પૃથ્વીનું શાસન કરે. તેમની સુંદર અને સુડોળ શરીર, વિપુલ કીર્તિ, તેજ, બળ, ઐશ્વર્ય, યશ, પરાક્રમ, શૂરવીરતા વગેરે ગુણોને કારણે મહારાજ નાભીએ તેમનું નામ ઋષભ શ્રેષ્ઠ, ઋષભ કહેતા શ્રેષ્ઠ રાખ્યું. એકવાર ભગવાન ઇન્દ્રે ઈર્ષાવશ તેમના રાજ્યમાં વૃષ્ટિ કરી નહીં, ત્યારે યોગેશ્વર ભગવાન ઋષભે ઇન્દ્રની મૂર્ખતા પર હસતા હસતા પોતાની યોગમાયાના પ્રભાવથી પોતાના વર્ષ અર્થાત રાષ્ટ્ર અજનાબ ખંડમાં ખૂબ પાણી વરસાવ્યું. મહારાજ નાભી પોતાની ઈચ્છા મુજબ શ્રેષ્ઠ પુત્ર પામીને અત્યંત આનંદમગ્ન થઈ ગયા અને પોતાની જ ઈચ્છાથી મનુષ્ય શરીર ધારણ કરનારા પુરાણ પુરુષ શ્રી હરિનું સપ્રેમ લાલન પાલન કરતા તેમના જ લીલાવિલાસથી મુગ્ધ થઈને વત્સ તાત એમ ગદગદ વાણીમાં કહેતા અત્યંત સુખ અનુભવવા લાગ્યા. જ્યારે તેમણે જોયું કે મંત્રીમંડળ, નાગરિકો અને રાષ્ટ્રની પ્રજા ઋષભદેવને ઘણો પ્રેમ કરે છે, ત્યારે તેમણે ધર્મ મર્યાદાના રક્ષણ માટે તેમનો રાજ્યાભિષેક કરીને બ્રાહ્મણોની દેખરેખ હેઠળ છોડી દીધા અને પોતે પોતાની પત્ની મેરુદેવી સહિત બદ્રિકાશ્રમમાં ચાલ્યા ગયા. ત્યાં અહિંસા વૃત્તિથી, જેનાથી કોઈને ઉદ્વેગ ન થાય તેવી કૌશલપૂર્ણ તપસ્યા અને સમાધિ યોગ વડે ભગવાન વાસુદેવના નર નારાયણ રૂપની આરાધના કરતા કરતા સમય આવ્યો ત્યારે તેમના જ સ્વરૂપમાં લીન થઈ ગયા. હે પાંડુનંદન, રાજા નાભી વિશે આ લોક ઉક્તિ પ્રસિદ્ધ છે. રાજર્ષિ નાભીના ઉદાર કર્મોનું આચરણ બીજો કયો પુરુષ કરી શકે કે જેમના શુદ્ધ કર્મોથી સંતુષ્ટ થઈને સાક્ષાત શ્રી હરિ તેમના પુત્ર થયા હતા. મહારાજ નાભી જેવો બ્રાહ્મણ ભક્ત પણ કોણ હોઈ શકે કે જેમની દક્ષિણા વગેરેથી સંતુષ્ટ થયેલા બ્રાહ્મણોએ પોતાના મંત્રબળથી તેમને યજ્ઞશાળામાં સાક્ષાત શ્રી વિષ્ણુ ભગવાનના દર્શન કરાવ્યા. ભગવાન ઋષભદેવે પોતાના દેશ અજનાબ ખંડને કર્મભૂમિ માનીને લોકસંગ્રહ અર્થાત લોકકલ્યાણ માટે થોડાક સમય માટે ગુરુકુળમાં વાસ કર્યો. ગુરુદેવને યથાયોગ્ય દક્ષિણા આપીને ગૃહસ્થિમાં પ્રવેશવા માટે તેમની આજ્ઞા મેળવી પછી લોકોને ગૃહસ્થ ધર્મનો બોધ કરાવવા માટે તેમણે દેવરાજ ઇન્દ્રે આપેલી તેમની પુત્રી જયંતી સાથે લગ્ન કર્યું તથા શ્રુતિગત અને સ્મૃતિગત બંને પ્રકારના શાસ્ત્રોમાં ઉપદેશ કરેલા કર્મોનું આચરણ કરતા રહીને તેના ગર્ભથી પોતાના જેવા જ ગુણોવાળા 100 પુત્રો ઉત્પન્ન કર્યા. તેમાંથી મહાયોગી ભરતજી સૌથી મોટા અને સૌથી અધિક ગુણવાન હતા. તેમના જ નામથી લોકો આજના અભખંડને ભારત વર્ષ કહેવા લાગ્યા. તેમનાથી નાના કુશાવર્ત, કિલાવર્ત, બ્રહ્માવર્ત, મલય, કેતુ, બદ્રસન, ઇન્દ્રસ્પૃક, વિદર્ભ અને કિકટ આ નવ રાજકુમારો બાકીના 90 ભાઈઓથી મોટા અને શ્રેષ્ઠ હતા. તેમનાથી નાના કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, દ્રુમિલ, ચમસ અને કરભાજન આ નવ રાજકુમારો ભાગવત ધર્મનો પ્રચાર કરનારા ભગવત ભક્તો હતા. ભગવાનના મહિમાથી મહિમા અવંતિત અને પરમ શાંતિથી મહિમાન્વિત અને પરમ શાંતિથી પૂર્ણ તેમનું પવિત્ર ચરિત્ર અમે નારદ વસુદેવ સંવાદના પ્રસંગ પછી આગળ ઉપર 11મા સ્કંધમાં કહીશું. તેમનાથી નાના જયંતીના 81 પુત્રો પિતાની આજ્ઞાનું પાલન કરનારા અતિ વિનમ્ર મહાન વેદજ્ઞ અને નિરંતર યજ્ઞો કરનારા હતા. તેઓ પુણ્ય કર્મનું અનુષ્ઠાન કરવાથી શુદ્ધ થઈને બ્રાહ્મણ થઈ ગયા હતા. ભગવાન ઋષભદેવ જોકે પરમ સ્વતંત્ર હોવાને કારણે પોતે સદૈવ બધા પ્રકારના અનર્થોની પરંપરાથી રહિત, કેવળ આનંદ અનુભવ સ્વરૂપ અને સાક્ષાત ઈશ્વર જ હતા, તો પણ અજ્ઞાનીઓની જેમ કર્મો કરતા રહીને તેમણે સમય અનુસાર પ્રાપ્ત ધર્મોનું આચરણ કરીને તેનું તત્વ નહીં જાણનારા લોકોને તેનો બોધ આપ્યો. સાથે સાથ ક્ષમ, શાંત, સુહૃદ અને કરુણામય રહીને ધર્મ, અર્થ, યશ, સંતાન, ભોગસુખ અને મોક્ષનો સંગ્રહ કરતા કરતા લોકોને ગૃહસ્થાશ્રમમાં નિયમબંધ બનાવ્યા. મહાપુરુષો જેવું જેવું આચરણ કરે છે, બીજા લોકો તેનું જ અનુકરણ કરે છે. જોકે તે બધા જ ધર્મોનું સારરૂપ વેદના ગૂઢ રહસ્યને જાણતા હતા, તો પણ બ્રાહ્મણોએ બતાવેલી વિધિથી શામ દામ વગેરે નીતિ અનુસાર જ પ્રજાનું પાલન કરતા હતા. તેમણે શાસ્ત્રો અને બ્રાહ્મણોના ઉપદેશ અનુસાર ભિન્ન ભિન્ન દેવતાઓના ઉદ્દેશ્યથી દ્રવ્ય, દેશ, કાળ, આયુષ્ય, શ્રદ્ધા, ઋત્વિજ વગેરેથી સુસંપન્ન બધા જ પ્રકારના 100 યજ્ઞ કર્યા. ભગવાન ઋષભદેવના શાસનકાળમાં તમામ પ્રજાજનો પોતાને માટે કોઈની પણ પાસેથી પોતાના પ્રભુ પ્રત્યે દિવસે દિવસે વધતા જતા અનુરાગ સિવાય અન્ય કોઈ વસ્તુની ક્યારેય ઈચ્છા કરતા ન હતા. એટલું જ નહીં, પ્રભુ સિવાય કોઈ પદાર્થ વસ્તુ તરફ દ્રષ્ટિપાત પણ કરતા ન હતા. એકવાર ભગવાન ઋષભદેવ ફરતા ફરતા બ્રહ્માવર્ત દેશમાં જઈ પહોંચ્યા. ત્યાં મોટા મોટા બ્રહ્મર્ષિઓની સભામાં તેમણે પ્રજાની સામે જ પોતાના સમાહિત ચિત્તવાળા તથા વિનય અને પ્રેમના ભારથી સુસંયત પુત્રોને ઉપદેશ આપવા માટે આ પ્રમાણે કહ્યું. 5મા સ્કંધ અંતર્ગત 4થો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.